श्रीपद्म पुराण सृष्टि खंड अध्याय त्रीजो। ब्रह्मा जी नु आयुष्य तथा युग वगैरह नु कालमान, भगवान वराह द्वारा पृथ्वी नो रसातल थी उद्धार अने ब्रह्मा जी द्वारा रचेला विविध सर्गो नु वर्णन। पुलस्त्य जी कहे छे, हे राजन, ब्रह्मा जी सर्वज्ञ तथा साक्षात नारायण स्वरूप छे। તેઓ ઉપચારથી આરોપ દ્વારા જ ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે। વાસ્તવમાં તો તેઓ નિત્ય જ છે। તેમના પોતાના સ્વયંના સમય પ્રમાણ અનુસાર તેમનું આયુષ્ય 100 વર્ષનું માનવામાં આવ્યું છે। તે બ્રહ્માજીનું આયુષ્ય પર કહેવાય છે। તેના અડધા ભાગને પરાર્ધ કહે છે। 15 નિમેષની એક કાષ્ટા હોય છે, 30 કાષ્ટાઓની એક કલા અને 30 કલાઓનું એક મુહૂર્ત હોય છે, એક મુહૂર્ત થાય છે। 30 મુહૂર્તનો સમય મનુષ્યનો રાત્રિ સહિત એક દિવસ હોય છે, 30 દિવસ રાતનો એક માસ થાય છે, એક માસમાં 2 પક્ષ હોય છે, 6 મહિનાનું એક અયન અને 2 અયનોનું એક વર્ષ થાય છે। અયન 2 છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ। દક્ષિણાયન દેવતાઓની રાત્રિ છે અને ઉત્તરાયણ દેવોનો તેમનો દિવસ છે। દેવતાઓના 12,000 વર્ષોના 4 યુગ થાય છે, જે ક્રમશઃ સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગના નામે પ્રસિદ્ધ છે। હવે આ યુગોનું વર્ષ વિભાગ સાંભળો। પુરાતત્વના જ્ઞાતા વિદ્વાન પુરુષો કહે છે કે સત્યયુગ વગેરેનું પરિમાણ ક્રમશઃ 4, 3, 2 અને 1,000 દિવ્ય વર્ષનું છે। પ્રત્યેક યુગના આરંભમાં તેટલા જ 100 વર્ષોની સંધ્યા કહેવાય છે અને યુગના અંતમાં સંધ્યાંશ હોય છે। સંધ્યાંશનું પરિમાણ પણ તેટલું જ છે જેટલું સંધ્યાનું। હે નૃપશ્રેષ્ઠ, સંધ્યા અને સંધ્યાંશની વચ્ચેનો જે સમય છે તેને જ યુગ સમજવો જોઈએ। તે જ સતયુગ અને ત્રેતા વગેરે નામો પ્રસિદ્ધ છે, તે જ સતયુગ અને ત્રેતા વગેરે નામે પ્રસિદ્ધ છે। સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ આ બધા મળીને ચતુર્યુગ કહેવાય છે। એવા 1,000 ચતુર્યુગોને બ્રહ્માનો એક દિવસ કહેવાય છે। યુગો તથા બ્રહ્માના દિવસની વર્ષ સંખ્યા આ પ્રમાણે સમજવી જોઈએ। સતયુગનો અવધિ 4,000 દિવ્ય વર્ષનો છે। તેના આરંભમાં 400 વર્ષની સંધ્યા અને અંતમાં 400 વર્ષનો સંધ્યાંશ હોય છે। આ પ્રમાણે સંધ્યા અને સંધ્યાંશ સહિત સતયુગનો સમય અવધિ 4,800 દિવ્ય વર્ષનો છે। એ જ પ્રમાણે ત્રેતાનો સમય અવધિ 3,000 દિવ્ય વર્ષ એટલે કે સંધ્યા સમય 300 વર્ષ અને સંધ્યાંશ 300 વર્ષ છે, તેથી તેનો પૂરો સમય અવધિ 3,600 દિવ્ય વર્ષનો થયો। દ્વાપરનો સમય અવધિ 2,000 વર્ષ, સંધ્યા અવધિ 200 વર્ષ અને સંધ્યાંશ અવધિ 200 વર્ષ છે। આમ તેનો સમય અવધિ 2,400 દિવ્ય વર્ષનો થયો। કલયુગનું યુગમાન 1,000 વર્ષ, સંધ્યામાન 100 વર્ષ અને સંધ્યાંશમાન 100 વર્ષ છે, તેથી તેનો સમય અવધિ 1,200 દિવ્ય વર્ષનો થયો। દેવતાઓનું વર્ષ માનવ વર્ષ કરતા 360 ગણું અધિક એટલે કે મોટું છે, તેથી માનવ વર્ષ પ્રમાણે કલયુગનો અવધિ 4,32,000 વર્ષોનો, દ્વાપરનો 8,64,000 વર્ષોનો, ત્રેતાનો 12,96,000 વર્ષોનો તથા સતયુગનો અવધિ 17,28,000 વર્ષનો છે અને ચારો યુગોનો કુલ અવધિ 43,20,000 વર્ષનો થયો। આ એક ચતુર્યુગનો સમય છે। આવા 1,000 ચતુર્યુગનો અર્થાત આપણા 4,32,432 કરોડ વર્ષોનો બ્રહ્માનો એક દિવસ થાય છે। હે રાજન, બ્રહ્માના એક દિવસમાં 14 મનુ થાય છે। તેમના સમયાવધિનું પરિમાણ સાંભળો। 70 દેવતા ઇન્દ્ર, મનુ અને મનુના પુત્ર એ બધા એક જ સમયે ઉત્પન્ન થાય છે તથા અંતમાં એક સાથે તેમનો સંહાર પણ થાય છે। 71 ચતુર્યુગથી થોડો અધિક સમયનો એક મન્વંતર થાય છે। બ્રહ્માજીનો એક દિવસ 14 મન્વંતરનો થાય છે। 71 ચતુર્યુગના હિસાબે 14 મન્વંતરમાં 994 ચતુર્યુગ થાય છે, પરંતુ બ્રહ્માનો દિવસ 1000 ચતુર્યુગનો માનવામાં આવ્યો છે. તેથી 6 ચતુર્યુગ બીજા વધ્યા, 6 ચતુર્યુગનો 14મો ભાગ થોડા ઓછા એટલે કે 5103 દિવ્ય વર્ષોનો થાય છે. આ પ્રમાણે એક મન્વંતરમાં 71 ચતુર્યુગ ઉપરાંત આટલા દિવ્ય વર્ષ બીજા વધારે હોય છે. આજ મનુ અને દેવતાઓ વગેરેનો સમય છે. આ પ્રમાણે દિવ્ય વર્ષની ગણતરી અનુસાર 8,52,000 વર્ષોનું એક મન્વંતર થાય છે. હે મહામતે, માનવ વર્ષોથી ગણતરી કરવાથી મન્વંતરનો સમયાવધિ પૂરા 30,67,20,000 વર્ષ થાય છે, એનાથી વધારે નહીં. આ વર્ષ સંખ્યા પૂરા 71 ચતુર્યુગનો મન્વંતર માનીને દર્શાવવામાં આવી છે. આ હિસાબે બ્રહ્માજીના દિવસનું પરિમાણ 4,29,40,80,000 માનવ વર્ષ થાય છે. પરંતુ પહેલા બતાવેલું છે કે 71 ચતુર્યુગથી થોડા વધારે સમયનો મન્વંતર થાય છે. તે અધિક કાલ છે 6 ચતુર્યુગનો 14મો ભાગ, તેને પણ જોડી દેવાથી મન્વંતરનો સમય ઉપર આપેલી સંખ્યા કરતાં વધારે થશે, અને તે હિસાબે બ્રહ્માજીનો દિનમાન 4,32,00,000 વર્ષનો જ થશે. આ સમયને 14 ગણો કરવાથી બ્રહ્માના એક દિવસનો કાળમાન થાય છે. તેના અંતમાં નૈમિતિક નામનો બ્રાહ્મ પ્રલય થાય છે. તે સમયે ભૂર્લોક, ભૂવરલોક અને સ્વરલોક સંપૂર્ણ ત્રિલોક દગ્ધ થવા લાગે છે, અને મરહલોકમાં નિવાસ કરનારા લોકો ગરમીથી સંતપ્ત થઈને જનલોકમાં ચાલ્યા જાય છે. દિવસ જેટલી જ પોતાની રાત્રિ વ્યતીત થયા પછી બ્રહ્માજી ફરી સંસારની સૃષ્ટિ કરે છે. આ પ્રમાણે પક્ષ, માસ વગેરેના ક્રમથી ધીરે ધીરે બ્રહ્માજીનું એક વર્ષ વ્યતીત થાય છે, તથા આ જ ક્રમે તેમના 100 વર્ષ પણ પૂરા થઈ જાય છે. એ મહાત્માનું આયુષ્ય પૂરા 100 વર્ષનું છે. ભીષ્મજીએ કહ્યું, હે મહામુનિ, કલ્પના આદિમાં નારાયણ નામના ભગવાન બ્રહ્માએ જે રીતે સંપૂર્ણ ભૂતોની સૃષ્ટિ કરી તેનું તમે વર્ણન કરો. ફુલસ્ત્યજીએ કહ્યું, હે રાજન, સર્વની ઉત્પત્તિના કારણ અને અનાદિ ભગવાન બ્રહ્માજીએ જે પ્રમાણે પ્રજાની ઉત્પત્તિ કરી તે કહું છું. સાંભળો, જ્યારે પાછળના કલ્પનો અંત થયો તે સમયે રાત્રિમાં શયન પછી ઉઠીને સત્વગુણની વૃદ્ધિથી યુક્ત ભગવાન બ્રહ્માજીએ જોયું કે સંપૂર્ણ લોક સૂનો છે, ત્યારે તેમણે જાણીને કે પૃથ્વી સમુદ્રના જળમાં ડૂબી ગઈ છે અને અત્યારે તે પાણીમાં જ સ્થિત છે, ત્યારે તેને બહાર કાઢવાની ઈચ્છાથી થોડી વાર વિચાર કર્યો. પછી તેમણે યજ્ઞમય વારાહનું સ્વરૂપ ધારણ કરીને જળમાં પ્રવેશ કર્યો. ભગવાનને પાતાળ લોકમાં આવેલા જોઈને પૃથ્વીદેવી ભક્તિથી વિનમ્ર થઈ ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પૃથ્વી બોલ્યા, હે ભગવાન, તમે સર્વભૂત સ્વરૂપ પરમાત્મા છો, તમને વારંવાર નમસ્કાર છે. તમે આ પાતાળ લોકથી મારો ઉદ્ધાર કરો. પૂર્વ કાળમાં હું તમારાથી જ ઉત્પન્ન થઈ હતી. હે પ્રાત્મન, તમને નમસ્કાર છે, તમે સર્વના અંતર્યામી છો, તમને પ્રણામ છે. પ્રધાન કારણ અને વ્યક્ત કાર્ય તમારા જ સ્વરૂપે છે, તમારા જ સ્વરૂપ છે. કાળ પણ તમે જ છો, તમને નમસ્કાર છે. હે પ્રભુ, જગતના સર્જન સમયે તમે જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર રૂપ ધારણ કરીને સંપૂર્ણ ભૂતોની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરો છો, તેમ છતાં તે બધાથી પર છો. મુમુક્ષુ પુરુષો તમારી આરાધના કરીને મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે. ખરેખર તમારી એટલે કે વાસુદેવની આરાધના કર્યા વિના કોને મોક્ષ મળી શકે છે? જે મન દ્વારા ગ્રહણ કરવા યોગ્ય, નેત્ર વગેરે ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવા યોગ્ય તથા બુદ્ધિ દ્વારા ચિંતનીય છે, તે બધું તમારું જ રૂપ છે. હે નાથ, તમે જ મારા ઉપાદાન છો, તમે જ આશ્રય છો, તમે જ મારું સર્જન કર્યું છે તથા હું તમારા જ શરણમાં છું, તેથી આ જગતના લોકો મને માધવી કહે છે. પૃથ્વીએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તે પરમ તેજસ્વી ભગવાન ધરણીધરે ઘર ઘર સ્વરમાં ગર્જના કરી. તેમના ધ્વનિમાંથી જાણે સામવેદ જ પ્રગટ થયો. તેમના નેત્રો ખીલેલા કમળ જેવા શોભી રહ્યા હતા તથા વિગ્રહ કમળના પાંદડા જેવો શ્યામ રંગનો હતો. તે મહાવરાહ રૂપધારી ભગવાને પૃથ્વીને પોતાની દાઢો પર ઉઠાવી લીધી અને રસાતળથી તેઓ ઉપર તરફ આવવા લાગ્યા. તે સમયે તેમના મુખમાંથી નીકળેલા શ્વાસના આઘાતથી ઉછળતા સમુદ્રના તે પ્રલયકાળના જળે જનલોક નિવાસી સનંદન વગેરે મુનિઓને ભીંજવીને નિષ્પાપ કરી દીધા. નિષ્પાપ તો તેઓ હતા જ, તેમને વિશેષ રૂપે પવિત્ર કરી દીધા એવું માનવું જોઈએ. ભગવાન મહાવરાહનું ઉદર જળથી ભીંજાયેલું હતું. જે સમયે તેઓ પોતાના વેદમય શરીરને કંપાવતા રહીને પૃથ્વીને લઈને ઉપર આવવા લાગ્યા, તે સમયે આકાશમાં સ્થિત મહર્ષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓએ કહ્યું, હે જનેશ્વરોના પણ પરમેશ્વર કેશવ, તમે સર્વના પ્રભુ છો. ગદા, શંખ, ઉત્તમ, ખડગ અને ચક્ર ધારણ કરનારા છો. સૃષ્ટિ પાલન અને સંહારના કારણ તથા ઈશ્વર પણ તમે જ છો. જેને પરમ પદ કહે છે તે પણ તમારાથી ભિન્ન નથી. હે પ્રભુ, તમારો પ્રભાવ અપાર છે. પૃથ્વી અને આકાશની વચ્ચે જેટલું અંતર છે તે બધું આપનાથી વ્યાપ્ત છે. એટલું જ નહીં, આ સંપૂર્ણ જગત પણ તમારાથી વ્યાપ્ત છે. હે ભગવાન, તમે આ વિશ્વનું હિત સાધન કરો. હે જગદીશ્વર, એકમાત્ર તમે જ પરમાત્મા છો, તમારા સિવાય બીજું કોઈ નથી. તમારો જ મહિમા છે જેના વડે આ ચરાચર જગત વ્યાપ્ત થઈ રહ્યું છે. આ સંપૂર્ણ જગત જ્ઞાન સ્વરૂપ છે, તો પણ અજ્ઞાની મનુષ્ય આને પદાર્થ રૂપે જુએ છે. તે કારણે તેમને સંસાર સાગરમાં ભટકવું પડે છે. પરંતુ હે પરમેશ્વર, જે લોકો વિજ્ઞાન વેતા છે, જેમનું અંતકરણ શુદ્ધ છે, તેઓ સમસ્ત સંસારને જ્ઞાનમય જ જુએ છે, સંસારને તમારું સ્વરૂપ જ સમજે છે. હે સર્વભૂત સ્વરૂપ પરમાત્મન, તમે પ્રસન્ન થાઓ, તમારા સ્વરૂપ અપ્રમેય અમાપ છે. હે પ્રભો, હે ભગવાન, તમે સર્વના ઉદ્ભવને માટે આ પૃથ્વીનો ઉદ્ધાર તથા સંપૂર્ણ જગતનું કલ્યાણ કરો. હે રાજન, સનકાદિ મુનિ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે પૃથ્વીને ધારણ કરવા વાળા પરમાત્મા મહાવરાહ શીઘ્ર વસુંધરાને ઉપર ઉઠાવી લાવી અને તેને મહાસાગરના જળ પર સ્થાપિત કરી. તે જળરાશિ પર આ પૃથ્વી એક બહુ વિશાળ નૌકાની જેમ સ્થિત થઈ. ત્યાર પછી ભગવાને પૃથ્વીના અનેક વિભાગ કરીને 7 દ્વીપોનું નિર્માણ કર્યું તથા ભૂર્લોક, ભૂવલોક, સ્વલોક અને મરહલોક આ 4 લોકની પૂર્વવત કલ્પના કરી. ત્યાર પછી બ્રહ્માજીએ ભગવાનને કહ્યું, હે પ્રભો, મેં આ સમયે જે મુખ્ય મુખ્ય અસુરોને વરદાન આપ્યું છે તેમને દેવતાઓના હિત માટે તમે મારી નાખો. હું જે સૃષ્ટિની રચના કરીશ તેનું તમે પાલન કરો. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ તથાસ્તુ કહીને ચાલ્યા ગયા અને બ્રહ્માજીએ દેવતા વગેરે પ્રાણીઓની સૃષ્ટિ આરંભ કરી. મહતત્વની ઉત્પત્તિને જ બ્રહ્માની પ્રથમ સૃષ્ટિ સમજવી જોઈએ. તન્માત્રાઓનો આવિર્ભાવ એ બીજી સૃષ્ટિ છે, તેનો ભૂતસર્ગ પણ કહે છે, તેને ભૂતસર્ગ પણ કહે છે. વૈકારિક અથવા સાત્વિક અહંકારથી જે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થઈ છે તે ત્રીજી સૃષ્ટિ છે, તેનું જ બીજું નામ ઐન્દ્રિય સર્ગ છે. એ પ્રમાણે આ પ્રાકૃત સર્ગ છે જે અબુદ્ધિપૂર્વક ઉત્પન્ન થયો છે. ચોથી સૃષ્ટિનું નામ છે મુખ્ય સર્ગ. પર્વત અને વૃક્ષ વગેરે સ્થાવર વસ્તુઓને મુખ્ય કહે છે. તિર્યક સ્ત્રોત્ર તરીકેનું જેમનું વર્ણન કરવામાં આવ્યું છે તે પશુ પક્ષી કીટ પતંગ વગેરે જ 5મી સૃષ્ટિની અંતર્ગત છે. તેમને તિર્યક યોનિ પણ કહે છે. ત્યાર પછી ઉદ્વ રહેતા દેવતાઓનો સર્ગ છે, તે જ 6ઠી સૃષ્ટિ છે અને તેને દેવ સર્ગ પણ કહે છે. ત્યાર પછી 7મી સૃષ્ટિ અવારક સ્તોત્રોની સ્તોત્રાઓની છે, તે માનવ સર્ગ કહેવાય છે. 8મો અનુગ્રહ સર્ગ છે, તે સાત્વિક પણ છે અને તામસ પણ. આ 8 સર્ગોમાંથી છેલ્લા 5 વૈકૃત સર્ગ મનાય છે તથા આરંભના 3 સર્ગ પ્રાકૃત છે. 9મો કુમાર સર્ગ છે, તે પ્રાકૃત પણ છે અને વૈકૃત પણ. આ પ્રમાણે જગતની રચનામાં પ્રવૃત્ત થયેલા જગદીશ્વર પ્રજાપતિના આ પ્રાકૃત અને વૈકૃત નામના 9 સર્ગ તમને જણાવવામાં આવ્યા, જે જગતના મૂળ કારણ છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ભીષ્મજીએ કહ્યું, હે ગુરુદેવ, તમે દેવતાઓ વગેરેની સૃષ્ટિ સંક્ષેપમાં કહી છે. હે મુનિશ્રેષ્ઠ, હવે હું તમારા મુખે તેને વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. ફુલસ્તજીએ કહ્યું, હે રાજન, સંપૂર્ણ પ્રજા પોતાના પૂર્વે કરેલા શુભાશુભ કર્મોથી પ્રભાવિત રહે છે, તેથી પ્રલય કાળમાં સર્વનો સંહાર થઈ ગયા પછી પણ તે પ્રજા પોતાના કર્મોથી મુક્ત થઈ શકતી નથી. જ્યારે બ્રહ્માજી સૃષ્ટિ કાર્યમાં પ્રવૃત્ત થયા તે સમયે તેમના દ્વારા દેવતાઓ સહિત ચાર પ્રકારની પ્રજા ઉત્પન્ન થઈ. તે ચાર એટલે કે બ્રહ્માજીના માનસિક સંકલ્પથી પ્રગટ થવાને કારણે માનસી પ્રજા કહેવાય. ત્યાર પછી પ્રજાપતિએ દેવતા, અસુર, પિતર અને મનુષ્ય આ ચાર પ્રકારના પ્રાણીઓને તથા જળની પણ સૃષ્ટિ કરવાની ઈચ્છાથી પોતાના શરીરનો ઉપયોગ કર્યો. તે સમયે સૃષ્ટિની ઈચ્છાવાળા મુક્તાત્મા પ્રજાપતિની સાથળમાંથી પ્રથમ દુરાત્મા અસુરો ઉત્પન્ન થયા. તેમના સર્જન પછી ભગવાન બ્રહ્માએ પોતાના આયુ દ્વારા ઈચ્છાનુસાર પક્ષીઓને ઉત્પન્ન કર્યા. પછી પોતાની ભુજાઓથી ઘેંટા અને મુખથી બકરાની રચના કરી. એ જ પ્રમાણે પોતાના પેટથી ગાયો અને ભેંસોને તથા બંને પગમાંથી ઘોડા, હાથી, ગધેડા, નીલગાય, હરણ, ઊંટ, ખચ્ચર તથા અન્ય અન્ય પશુઓનું સર્જન કર્યું. બ્રહ્માજીના રૂંવાટાથી ફળ, મૂળ તથા વિવિધ પ્રકારના અન્નો ઉત્પન્ન થયા. ગાયત્રી છંદ, ઋગ્વેદ, ત્રિવૃત્ત સ્તોમ, રથંતર તથા અગ્નિષ્ટોમ યજ્ઞને પ્રજાપતિએ પોતાના પૂર્વ દિશાના મુખથી પ્રગટ કર્યા. યજુર્વેદ, ત્રિષ્ટુપ છંદ, પંચદશ સ્તોમ, બૃહત સામ અને ઉક્તની દક્ષિણ દિશાના મુખેથી રચના કરી. સામવેદ, જગતી છંદ, સપ્તદશ સ્તોમ, વૈરૂપ અને અતિરાત્ર ભાગની રચના પશ્ચિમ મુખથી કરી તથા એક વિંશતસ્તોમ, અથર્વવેદ, આપ્તોર્યામ, અનુષ્ટુપ છંદ અને વૈરાજની ઉત્તર તરફના મુખથી ઉત્પન્ન કર્યા. નાના મોટા જેટલા પણ પ્રાણી છે બધા પ્રજાપતિના જુદા જુદા અંગથી ઉત્પન્ન થયા. કલ્પના આદિમાં પ્રજાપતિ બ્રહ્માએ દેવતાઓ, અસુરો, પિતરો અને મનુષ્યનું સર્જન કર્યા પછી યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરા, સિદ્ધ, કિન્નર, રાક્ષસ, સિંહ, પક્ષી, મૃગ અને સર્પોને ઉત્પન્ન કર્યા. નિત્ય અને અનિત્ય જેટલું પણ આ ચરાચર જગત છે બધાને આદિ કરતા ભગવાન બ્રહ્માએ ઉત્પન્ન કર્યું છે. તે ઉત્પન્ન થયેલા પ્રાણીઓમાંથી જેમણે પૂર્વકલ્પમાં જેવા કર્મ કર્યા હતા તેઓ પુનઃ વારંવાર જન્મ લઈને તેવા જ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે ભગવાન વિધાતાએ જ ઇન્દ્રિયોના વિષયો, પ્રાણીઓ અને શરીરોમાં વિભિન્નતા તથા અલગ અલગ વ્યવહાર ઉત્પન્ન કર્યા. તેમણે જ કલ્પના આરંભમાં વેદ અનુસાર દેવતા વગેરે પ્રાણીઓના નામ, રૂપ અને કર્તવ્યનો વિસ્તાર કર્યો. ઋષિઓ તથા અનન્ય પ્રાણીઓના પણ વેદને અનુકૂળ નામ અને તેમના યથાયોગ્ય કર્મને પણ બ્રહ્માજીએ જ નિશ્ચિત કર્યા. જે પ્રમાણે ભિન્ન ભિન્ન ઋતુ વારંવાર આવવાથી તેમના વિભિન્ન પ્રકારના ચિહ્નો પૂર્વવ્રત પ્રગટ થાય છે, તે જ પ્રમાણે સૃષ્ટિના આરંભમાં તમામ પદાર્થો પૂર્વકલ્પ પ્રમાણે જ દેખાય છે. સૃષ્ટિને માટે ઈચ્છુક તથા સૃષ્ટિની શક્તિની યુક્ત બ્રહ્માજી કલ્પના આદિમાં વારંવાર આવી સૃષ્ટિ કરતા રહે છે. સૃષ્ટિકાંડ અધ્યાય ત્રીજો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.